બધું જ અમુક દિવસ થાય એટલે પછી પાછો ને કેમ બગાડે કેવડા બેવડા બધી સવાય ખરો ખાવા નુકસાનકારક નથી પાચન શક્તિ ની મદદ કરે જે તકલી તત્વ છે પાચન શક્તિ વાળું છે એ તત્વ ઉડી જાય પછી આ મધુરિયા માં આનંદ ગમે તે પછી જાય પછી તમે કહ્યું બુદ્ધિ બુદ્ધિ ને અસર કરે બુદ્ધિ ને બુદ્ધિ બગડી ગયેલી છે લોકો બુદ્ધિ તો અહીં બગડી ગઈ છે બુદ્ધિ તો હારી છે કઈ બુદ્ધિ ખબર જ નહીં કાલે સારું કહેવાય કે ના કહેવાય પછી ભણ જ નહીં બીજું કઈ નુકસાન કરતું નથી બીજું નુકસાન ક્યારે કરે બે દિવસ નું હોય તો બગડી ના ગયું હોય સારું સારું લાગે એમ કરી થાય હા સારું છે સરસ છે સારી જેવો કલ્પના કરે એવું થાય લાગે ભાઈ નાખી દેવાની શક્તિ નહી ના એટલે કઈ લોકો ને કઈ નુકસાન કરતું ને એ લોકો ખાય ને નુકસાન કરતું નથી પચે નહી પછી લોકો પચતું નથી બરાબર હજુ કોક દાળ છે એવડો વેલો છે બધું ગાળ છે ગાળ છે ભાઈ પ્રકૃતિ છે બીજું બધું નાખો કેવડો કેટલા દિવસ સુધી ખવાય હે કેવડો કેટલા દાળ સુધી ખવાય ના ખવાય એ પાચન શક્તિ માટે નુકસાન કરે આમ ખવાય આમ પાચન શક્તિ એટલે ખબર ને ડાયજેસ્ટ આમ નુકસાન કરે કરેલી વસ્તુ બધી આ ખવાય ને તે બગડે નહીં હા ખોરું ના થાય ત્યાં થોડા તેલ માં બનાવેલો બગડે નઈ સ્પેસ રાખી એકદમ બે ત્રણ કલાક ના અંદર નો ખોરાક ખાવ છે આ શું અને ગુણ છે આવો છે તેવું એવું અભિયાન કરો ખાવાનું નહીં ખાવાનું એવું નહીં બોલો લોકો પૂછે કે ભાઈ આ તો ખવાય નઈ એવું કે એવું તો શીખવાડે નઈ લોકો ને કહેવાય એક રંગ ના જીવડા આવીને બેસી જાય છે રાત પછી ને રાત્રે રાત નું ખાવાનું સવારે ખવાય નઈ, એટલે એ જ રંગ ના જંતુઓ બધા આવીને બેસી જાય છે. એ વાત કરો ને, ઓમ નમો શિવાય એટલે શંકર ભગવાન. પછી આ તો કીધું કે કલ્યાણકારી પુરુષો, એટલે કલ્યાણકારી એટલે કેવા? લોકો નું કલ્યાણ કરે એવા, બધું સારું સારું કરે એવા લોકો નું કલ્યાણ. નિકાલ કરો પછી ગુંચાયા કરવાનું મન ઘૂંચાયું ઘૂંચાયું રહ્યા કરે. મોટેલ ઉપર કોણ મોકલે છે બધા? તમારી જે મોટલો ચાલે છે એની પર કોણ મોકલે છે બધા ગ્રાહકો ને? શીખવાડી લાયા ભગવાન મોકલે છે, ભગવાન મોકલે છે. એ તો હજી નવા બેઠા બેઠા જોવા બધું, આમ તો આટલા મોકલા, આમ તો આટલા મોકલા. કોઈ તો બિલકુલ નહીં મોકલતા, તે ગાળો ખાઈ પડશે ભગવાન. બધા મોકલે ત્યાં તો ભગવાન લોકો ખુશ કરે, અને બિલકુલ ના મોકલે ભગવાન ગાળો દે લોકો. એવા ભગવાન નથી ભગવાન. મોટો મોટો હાથ નહીં ગાલે. ભાઈ પૂછે છે કે સિમંદર સ્વામી ક્યાંથી ક્યાં વિચરેલા અને એમણે શું પ્રતિબોધ આપેલો? એ તો વિચાર નહી છે જ, અત્યારે છે. એ તો 1.5 લાખ વર્ષની ઉંમર છે એમની, હજુ 1.25 લાખ વર્ષ રહેવાના છે. એ તો અત્યારે છે. અરે એ તો કેવ જ્ઞાન સ્વરૂપ છે, એટલે એમને સંપૂર્ણ દશામાં બહુ રહે. પણ એ ભૂમિકા જુદી છે, એટલે ત્યાં પહોંચી શકાય નહીં માણસી. એ જ્ઞાનીય પુરુષો એકલા જ એના પરમાણુ છોડે, તો પરમાણુથી એમને એ તરે સાધો બની જઈ શકાય ના. આપણા જેવા જ માણસ, જેવા જ માણસ. પણ એ જન્મ એવો તો એવો થયેલો હોય વહેલો, બહુ પહેલી જન્મ ને આયુષ બહુ મોટું લઈને આવેલા. તમે નામ સાંભળ્યું છે શ્રીમંદિર સાહેબ નું? ક્યાં સાંભળ્યું? જૈન શાસ્ત્રો માં. તમે જૈન છો? તારે સારું. બીજો કમાવો કમાવો કે ના કમાવો એનો પ્રતિબોધ ના આપે. સારું કરો ખોટું કરો એવું તેવું ના કે. મોક્ષ ક્રોધ માન માયા લોભ થી રહિત થાવ. અને શું નામ તો હર ભાઈ? રાજુભાઈ. રાજુભાઈ ખરેખર રાજીભાઈ છો? રાજીભાઈ તમારું નામ ખરેખર શું છો? તમને કહે મારું નામ રાજીભાઈ માય નહીં બીજી રાજીભાઈ તો આ કોણ? એમાં મારું કહેનાર કોણ છે તે તમને સમજાય? મારું કોણ કહેતા છે ભાઈ ને સમજાઈ ગયું? શું કહે છે? આત્મા થઈ જવું જોઈએ. આત્મા થયા નથી અને રાજુ અપમાન કરે છે. રાજુ ગુસ્સે થઈ જાય. આત્મા થઈ ગયા પછી અપમાન કરે ગુસ્સે ના થવાનું હોય. આત્મા થવું જોઈએ ને આપડે. આમ તો રાજુ જ છીએ. એટલે હું કોણ છું? એ આત્મા છું. એ આત્મા નો રિયલાઈઝ કરવો જોઈએ. હું કોણ છું એ જાણે જણાવવા માટે શ્રીમદ સ્વામી એ કાર્ય કરાવે. અરંત અવતાર થી જીવ માત્ર ખોળે છે. હું કોણ છું એટલું જ ખોળે છે એ જાણે. એટલે પછી દુઃખો બધા બંધ થઈ જાય. દુઃખ આ સંસાર નો દુઃખ અડે નહી. પછી એમ કે અત્યારે ઇન્ડિયા માં બધા જુદા જુદા પંચ ચાલે છે. કોઈ સત્ય સાઈ બાબા માં માને છે, કોઈ બીજા માં, તો કોઈ બ્રહ્મા કુમારી માં, સ્વામિનારાયણ છે. તો કે માણસે કયા પંથે જવું જોઈએ? ના, બધા પંથો છે ને. બધા પંથો છે. એ રસ્તા જુદા જુદા લોકો પકડ્યા. પણ એ ધર્મ એ સાચો ધર્મ નહી. સાચો ધર્મ તો હું કોણ છું એ જાણવાનો. પણ એ રાહ જાણવાનું મળે ત્યાં સુધી પોતાને સુખ તો જોઈએ જ નહીં. સુખ વગર કોઈને ગમે નહીં. દરેક જીવ સુખ ને જ ખોળે. શું ખોળે? એટલે સુખ ને માટે શું રસ્તા કરવા? તારે શીખવાડે બધા પંથ દ્વારા કે કઈક સારું કરો, લોકોને સુખ હાલો તો તમને સુખ મળશે. એ બધા પંથ વાળા શીખવાડે. એ પોતે એવું કરે ને બીજા એવું કરે. બરોબર ને? એટલે પંથ અનુયાયી ભટકવાનું ભટકવાનું. જો તમારે સુખ જોઈતો હોય તો લોકોને સુખ આપો અને દુઃખ જોઈતો હોય દુઃખ આપો. પણ એ તો સુખ દુઃખ નો અહંકાર ઉભો રહ્યો અને કોણ છે ના જાણ્યું. એટલે નિવેડો ના આવે આ સુખ દુઃખ નો. નિવેડો ક્યારે? હું કોણ છે જાણતા નિવેડો. બાકી આ બધા ધર્મ તો રિલેટિવ ધર્મો છે. પુસ્તક માંથી વાંચી દે આપણને કે અરે ગમ્યા એટલે માર્ગ દેખાડે આપણને. પણ હું કોણ છું એ જાણવાનું માર્ગ છેલ્લું ખોળે છે. શું હું કોણ છું એ ખોળે છે. બધા ધર્મ ખોટા કોઈ ધર્મ હતા નથી. પણ લોકો પૈસા ઉઘરાવવા માંડ્યા છે એટલે ખોટા થઈ પડ્યા. વેપાર કર્યો છે ને. બાકી ધર્મ તો બધા સારું કરવાનું કે ખોટું કરવાનું નાખે. અહીં કોઈ ધર્મ વાળા આવે છે? અહીં કોઈ સોડિયમ પર નહીં બોલતા? નહી પ્રમુખ સ્વામી આવે છે. એ વર્ષમાં એક બે વાત આવે છે. આ સંસારમાં જે આત્મા ભટકી રહ્યો છે, એ સંસારિક જીવન અમે લોકો જીવી રહ્યા છે. એ સંસારિક જીવન વાળાને ભૌતિક જ્ઞાન કે કેવળ જ્ઞાન મળી શકે ખરું? એમ કે આ સંસારમાં અમે જીવો બધા ભટકી રહ્યા છીએ, એમને આ સંસારમાં અવધિ જ્ઞાન કે કેવળ જ્ઞાન મળી શકે ખરું? કેમ ના મળી શકે? બધું મળી શકે. જેને જોઈતું હોય તેને, પણ જ્ઞાની હોવાથી જ્ઞાની કોક વખત હોય, કેટલા હજાર વર્ષ ભેગા થાય તારે એકાદ જ્ઞાની મળે, જ્ઞાની મળે નહીં. આ બધા ગુરુઓ મળે પણ જ્ઞાની ના મળે. ગુરુઓ તો આપણને માર્ગ બતાડે આગળનો, પણ જ્ઞાની ના મળે. જ્ઞાની આપણને બધું અવધિ જ્ઞાન એની બધું જ્ઞાન બતાડે, બધું બરાબર ને. ચિંતા ના થાય, ના કરવી પડે એવું જ્ઞાન આપે, ચિંતા થાય નહીં એવું જ્ઞાન આપે. આ તો ચિંતા થાય બધી આખો એમને, ગુરુઓને ચિંતા રે, લોકોને ચિંતા. તમારે જે દાદા પૂછજો, બધું પૂછાય અહીંયા આગળ. જ્ઞાની પુરુષ દાદા ભગવાન હું નથી, દાદા ભગવાન પ્રગટ થયા છે ને તે દાદા ભગવાન છે, અને આ તો જ્ઞાની પુરુષ છે. શું છે એટલે હું હોઉં આમ કે છે દાદા ભગવાન અસીમ જય જયકાર બોલું છું, કારણ કે દાદા મારે ત્યાં દીકરી ખૂટે છે, મારી પૂરી કરવી પડે ને. એટલે જે પૂછવા એટલે બધા ખુલાસા મળશે. જ્ઞાની પુરુષ એટલે બધું વલની ઓબ્ઝર્વેટરી કહેવાય, જે પૂછ્યું એટલે ખુલાસા બધા થાય. એક વાત, આ દુનિયા કોને બનાવી એ જ લોકો જાણે છે ને, જાણતા. શું કહે છે ભાઈ? દુનિયા કોને બનાવી તમે કહો છો? તમને શું સમજો દુનિયા કોણ બનાવી? ભગવાને. હે? ભગવાને. પછી તમને શું લાગે છે? તમને શું કહે છે? ભગવાને. પછી તમને શું લાગે છે? આપણે આપણે બધા આપણે જ બનાવી છે. આપણે બનાવી છે. તમને તમને શું લાગે છે? ભગવાને. ભગવાન ભાઈ ને ભગવાને. અને ભાઈ ને બધા ભગવાન બનાવી ક્યારે બનાવી? એ તો કે જ્ઞાની પુરુષ હોય એ છે, બાકી બીજા કોને ખબર છે? જે બનાવે ભગવાને બનાવ્યું હોય તો આપડે કહીએ કે ચાલો બનાવી ભગવાને. તો એની શરૂઆત તો થઈ ગયેલી છે ને, ક્યારે બનાવી ખબર ના, પણ શરૂઆત તો થઈ ગયેલી છે ને. બનાવેલી શરૂઆત થઈ કે નહીં થઈ? કેમ બોલતા? શરૂઆત તો થઈ ગયેલી છે ને, અને શરૂઆત થાય જે વસ્તુ શરૂઆત થાય તેને હેન્ડ આવે, એવું જાણો છો ને. એટલે આ ભગવાન જો બધાય હોય તો શરૂઆત થાય એટલે હેન્ડ આવે, તો એનો હેન્ડ આવે એવો નથી. અનાદિ અનંત છે. કેવું છે? અનાદિ અનંત. આની શરૂઆત એની થઈ અને હેન્ડ લઈ આવવાનું. સમજો કરી દો ને. આપણે જે લૌકિક જ્ઞાન જાણતા હોય ને, એટલે ગોડ ઇઝ નોટ ક્રિએટર ઓફ ધીસ વર્લ્ડ એટ ઓલ. ગોડ ઇઝ ક્રિએટર શા માટે કહ્યું? આ ટોર બાવી ત્યાં ભરત રાખવા માટે, કે ભગવાન ઉપર હે તને શું શું કહી નાખ્યું આમ તો એટલા. બાકી ભગવાન ત્યાં મેં પૂછ્યું પેલા એના એના સાયન્ટિસ્ટોને કે ક્યાં ભગવાન ક્યાં રહે છે? ઉપર ઉપર કોઈ બાપો રહેતો નથી, ઉપર તો બધા ફરી આવ્યો. ગોડ ઇઝ ઇન એવરી ક્રિએચર, વેધર વિઝિબલ ઓર ઇનવિઝિબલ. ક્રિએચર ની અંદર છે ભગવાન બેઠેલા છે. જીવ તમારી વાળી વચ્ચે નાના નાના ક્રિએચર વાંચી ના દેખાય, દૂર થી ના દેખાય, નાના નાના ક્રિએચર ભગવાન બેઠેલા છે. ઉપર તો કોઈ બાપો રહેતો ને, આકાશ છે, બધા ફરી આવ્યો. જો લોકો આચાર આચાર ખોટી આશા બેસી રહ્યા છે, અને ભગવાન મારું ચલાવે છે તો તારું ચલાવશે. પેલા કેમ ચાલતું? ભાઈ પૂછે છે કેમ કે છે કે કૃષ્ણ ભગવાન છે એ જ પરમ તત્વ છે, એ જ પરમ બ્રહ્મ છે. હવે એની ઉપર કોઈ તત્વ છે એ જાણવું છે. કૃષ્ણ ભગવાન મહાવીર ભગવાન ભગવાન થવાની છૂટ બધા છે, કોઈનું લાયસન્સ નથી. એ નથી કૃષ્ણ ભગવાનનું લાયસન્સ, કે નથી મહાવીર ભગવાનનું લાયસન્સ, નથી ઋષિદેવ ભગવાનનું લાયસન્સ. તમારે જો થવું હોય તો તમને છૂટ છે. આ વિધાઉટ માય ઇઝ ગોડ, જેના મમતા મમત્વ જતું રહ્યું નામે, એ ભગવાન થઈ જાય. શું કહ્યું? આ મમતા ને લઈ રહ્યા છે તો આવું દશા ભોગવી પડે. આ વિધાઉટ માય ઇઝ ગોડ, જેની મમતા ગઈ એ પરમાત્મા થાય. શું કહ્યું? બધા ને લાયસન્સ નથી કોઈ બાપુ, અને કોઈ કોઈ ઉપરી નથી. તમારું ઉપરી કોઈ ભગવાન નથી ઉપરી, તમારું સ્વરૂપ છે. તમારું સ્વરૂપ જ ભગવાન છે, તે સ્વરૂપ ને જાણવું જોઈએ. અને બીજું તમારી ઉપરી કોણ છે? તમારી ભૂલો અને બ્લન્ડર. તમે જે ભૂલો કરો છો દરેક અવતારમાં અને બ્લન્ડર કરશો તે તમારી ઉપરી. હમણે પોલીસ વાળા રસ્તા ભાઈ આવતા આવતા ગાડીમાં પોલીસ વાળા ઉભી રાખો તો ઉભેલા રાખવાનું દોડાવો, પેલો નામ લખી લે, નંબર લખી લે, પછી અહીંયા આવે તમને ખબર પડે કે આ મારા હારું આવ્યો. પોલીસ વાળો હોય તમે આવતા હોય અને તમારે રસ્તો ચૂકી ગયા, હવે રસ્તે ચડી ગયા, પોલીસ વાળા તમે ઉભું રહેવાની કહ્યું, તમારે ઉતાવળે તે ઉભા ના રહ્યા, એમ નામ લખી લીધું. પણ પછી અહીંયા આવે તો તમને ખબર પડે કે તમારા હારું આવ્યો. હે? તમને કારણ તમે ભૂલ કરીને આવ્યા માટે ભાઈ બેઠો, ભૂલ થઈને આવ્યા કરીને આવ્યા માટે ઉપરી થયો. ભૂલ કોઈને કરો નહીં, તમારું ઉપરી કોઈ છે જ નહીં. શું ભૂલ? ભૂલ ના થવા માટે જાણવું જોઈએ. કોઈ ચીજને કિંચિત માત્ર કોઈને દુઃખ ના થાય એવું જેવા જાણવું જોઈએ, જ્ઞાન જાણવું પડે. કોકને દુઃખી કરીએ ને આપણે સુખી થઈ ગયા. આવી ભૂલ તો દરેક જણ કરે, રામ ભગવાને કરેલી. ભૂલ તો દરેક જણા કરે, રામ ભગવાને કરેલી. હા હા, પણ ભૂલ ના કરવાનો રસ્તો છે. ભૂલ ના કરવાનો કરતા પણ છૂટી જાય નહીં, એટલે પોતાની જવાબદારી નહીં રહે. કરતા પણ છૂટી જાય, પોતે કરે છતાં કરતા એનો એ લાગે નહીં તો છૂટી જાય. બેન પૂછી, ભગવાને ભૂલ કેમ કરેલી? રામે ભૂલ કેમ કરેલી? એમ રામે શી ભૂલ કરી હતી? એમને સીતા ને બધી કાઢી મૂકી ને, સીતા સતી હતી છતાંય પણ એને કાઢી મૂકી ને. ભૂલ કરી તને અભ્યાસ ભોગ્યો લોકો અભ્યાસ આપ્યો ને. ભૂલ ખોટી કરે ને તેને ફરો ખોટું બોલ્યા કર્યા ને. રામચંદ્ર અભ્યાસ બહુ બોલ્યો, આવું નતું કરવું જોઈએ. તું કે ભૂલ કરો એટલે તમારે તમારે બૂમ પડે તમારા નામની. કૃષ્ણ ભગવાને ભૂલ કરે તો કૃષ્ણ ભગવાન નામની બૂમ પડે. ભૂલ તો ભોગવવી જ પડે ને આપણે. છતાં રામચંદ્ર મોક્ષે ગયા. હજુ કૃષ્ણ ભગવાન અહીં છે, તે થોડા વખત પછી છે તે મોટા સંપૂર્ણ ભગવાન થઈને રહેવાના. ઘણા લોકોને મોક્ષ લઈ જશે. શું કે ભાઈ પૂછે છે કે આપણો આત્મા અને બીજું પરમાત્મા, જેમ કૃષ્ણ પરબ્રહ્મ અને આપણે બ્રહ્મ, તો કે આપણી અંદર જ પરમાત્મા અને એ પરબ્રહ્મ છે કે જુદું જુદું છે? આત્મા અને પરમાત્મા એ જુદું જુદું છે કે બંને જ આપણી અંદર છે? એકનું એક જ છે, પણ આ જેમ એક માણસ હોય અને ગામનો મોટો શેઠ હોય અને આખા ગામને હેલ્પ કરતા હોય, કોઈને મદદ કરતા હોય, કોઈને શાંતિ આપતા હોય, એવા માણસ રાત્રે સુઈ જમતા પહેલા થોડું રાત્રે પીતા હોય રોજ નિયમથી, તીન પછી જમીન પછી આરામ કરતા હોય. પણ એક દાડો એમનો મિત્ર આવ્યો, તે મિત્રે બે ત્રણ પેક પાઈ દીધા. પછી શું થાય તેનું? પછી શેઠ કહે છે, હું તો હિન્દુસ્તાનનો પ્રેસિડેન્ટ છું. કે સાથી એવું બોલ્યા? પછી ગામના લોકો આવીને કે શેર ને શું થયું? હા, પછી સમજી ગયા કે શેઠે કઈ પીધું લાગે છે. શું કહે? હવે એવું ક્યાં સુધી બોલશે? જ્યાં ઉતરે નહીં ત્યાં સુધી. ઉતરી ગયા પછી અત્યારે તેનાથી સમજ પડે ને. એવા દારૂ ચડ્યો છે એટલે ત્યાં છે, હું આનો બનાવી છે, આનો ધમા મામા થવાનો કાકો છું, ધવાન ધવાન કર્યા. આ ઉતરી જશે એવાનું એટલે લાગે પડી જશે. આ મોહનો દારૂ છે, મોહનો દારૂ થી ઉભો થાય. ત્યાં બધું જે કહીએ છીએ ને દારૂ થઈ જાય છે બધું. અને પછી અમારો ભાઈ થાય ને અમારો મામો થાય ને અમારો કાકો થાય, થતો હોય છે કોઈ. ભાઈ પૂછે છે, જૈન ધર્મ તમને કેવો લાગ્યો? જૈન ધર્મ તમને કેવો લાગ્યો? ભાઈ પૂછે છે તમને, જૈન ધર્મ તમને કેવો લાગ્યો? બધા ધર્મો સરસ છે, કોઈ ધર્મ ખોટો ના હોય. સિમંદર સ્વામી એટલે જૈન ધર્મ ના તીર્થંકર. તમારો કેટલો અભ્યાસ છે જૈન ધર્મ નો? તમે કેટલું માનો છો? ના, અમે તો બધો અભ્યાસ કરેલો. પણ જૈન ધર્મ ના એ લોકો એ છે તે વિતરાગો ને માન્ય કરેલા છે, વિતરાગો ને માન્ય કર્યા છે. અને બીજા લોકો એ માન્ય કર્યા છે, ઋષભદેવ ભગવાન ને માન્ય કર્યા છે, એ બધું માન્યા છે. બીજા તીર્થંકર માનતા નથી, પણ તેથી કરી એમાં ફેરફાર લાભો થતો નથી. એટલે જેનાથી આ જે તીર્થંકરો થઈ ગયા, ભગવાનો થયા, તે જૈન ધર્મ ના ના કહેવાય, એ તો વિતરાગ ધર્મ ના કહેવાય. નિષ્પક્ષપાત, એ પક્ષપાત ના થાય. જૈન ના પક્ષમાં કે વેતાંત ના પક્ષમાં ના પડે. શું કહે છે ભાઈ? શું કહે છે? મહાવીર ભગવાન છે, સિમંદર સ્વામી છે, એ બધા કે છે જૈન ના દેરાઓમાં જ જોવા મળે, બીજે ના મળે. એ તો પણ જયારે જયારે સમજણ હોય ને એટલે લઈ જાય. બાકી પોતે પોતે મહાવીર સ્વામી ભક્ત લોકો બી માને છે. એમ કે છે કે જૈન ધર્મ તમે સિમંદર સ્વામી ને માનો છો, તો પછી જૈન ધર્મ ની રીતિ નિયમ ક્રિયા એને માનો છો? એ બધું અમે માનીએ છીએ, બધું અમે જાણીએ ઘરા માનીએ ઘરા. અને વેદાંત ને માનીએ પણ ભગવાન નિષ્પક્ષપાતી હોય, ભગવાન વેદાંત ના એના હોય કે જૈન ના એના હોય. મારો ક્વેશ્ચન તે નથી, પણ તમે શ્રીમંત માનતા હોય, જૈન ધર્મ અમારા તીર્થંકર છે, તો એની રીતિ નીતિ માં તમે માનો કે કેમ? જૈન ધર્મ ના રીતિ નિયમો બધા પાળો છો? બધું અમારે નિયમ, અમારા નિયમ અત્યારે ના હોય ત્યારે પાળેલા. જયારે જ્ઞાની પુરુષ નતા અમે ત્યારે નિયમ બધા પાળેલા. અત્યારે નિયમ અમારે ના હોય, અમે જ્ઞાની પુરુષ ને અમારે નિયમ ના હોય, કોઈ પણ જાતનો નિયમ ના હોય. અમારા અમે આ દેહ ના માલિક તરીકે ના હોય. 27 વર્ષથી આ દેહ ના માલિક નથી, 27 વર્ષથી આ દેહ ના માલિક નથી. દરિયા પર કોઈ દિવસ આવે નહીં, જૈન મુનિઓ બધા છે તો ઉઘાડા પગે ચાલે છે, બહુ કડક નીતિ નિયમ પાડે છે, પરદેશ આવતા નથી, એ બધો બરાબર છે એમ? એ મોક્ષ માર્ગ માટે બરોબર નથી, મોક્ષે જવું હોય ને તેને માટે બરોબર નથી. બાકી અહીં પુણ્ય બાંધવું હોય તેના માટે પુણ્ય બહુ બંધાય નથી, દેવગતિ માં જવાય નથી જો સારી રીતે પાડે તો. મોક્ષ માટે કયો રસ્તો? મોક્ષ માટે તો પોતે કોણ છું એટલું જ જાણવાની જરૂર, પોતે કોણ છું પોતાનું આત્મજ્ઞાન જ જાણવાની જરૂર, બીજું કઈ જાય. બધા ધર્મો, જૈન ધર્મ, મુસ્લિમ ધર્મ, સ્વામિનારાયણ ધર્મ કે ગમે તે સાધુ સંતો હોય, તે બધા એક આ જ વસ્તુ કહે છે કે તમે આત્માને જાણો એમ. બસ બધા ધર્મો આ જ કહેવામાં આવે, આત્માને જાણો. એમાં બીજા ધર્મો બોલે નહિ, એમાં કશો અર્થ નથી. ફક્ત વેદાંત ધર્મ ને જૈન ધર્મ બે આત્મા જાણવાને કહેવાનો અધિકાર છે, બીજા કોઈને અધિકાર નથી. બીજા કોઈને કહેવાનો અધિકાર નથી. ભાઈ કે છે કે જૈન મુનિ ને મેં પૂછેલું કે આ અમેરિકાના લોકો ચંદ્ર ઉપર ગયા, તો એમણે એમ કહ્યું કે ના એ વાત બરાબર નથી, તો કે આ કે શક્ય જ નથી, કે ત્યાં પહોંચાય એવું નથી. તો કે આપ અહિયાં આવ્યા છો ને આ બધું જોયું એનું, તો કે તમે શું વાંચો છો એ વિશે? ના, એ જૈન મુનિઓ કે છે બરોબર કે છે, કારણ કે શાસ્ત્ર ના આધારે ચંદ્ર વસ્તુ જુદી છે, શાસ્ત્ર નો આધાર જુદો છે. એમ કે જૈન મુનિ એવું કહ્યું કે આવા તો કેટલાય ચંદ્રો છે, ઘણા ચંદ્રો છે, અને આ લોકો કોઈ બીજા જગ્યાએ જઈને શાસ્ત્ર માં તો બહુ લખેલું છે બધું. એ મુનિ હાથે કે છે બધા ધર્મો એમ કે છે કે અહિંસા માં માનવું જોઈએ, અહિંસા એ મુખ્ય વસ્તુ. અહિંસા થયેલી અહિંસા મુખ્ય વસ્તુ છે. એનો પ્રશ્ન છે, કોઈ એક મોટું પ્રાણી નદી માં ધારો કે મરવાની અહીં પર આવ્યું છે, અને કોઈ બી આત્મા ધારો કે કોઈ આપણા જેવો કોઈ આત્મા ત્યાંથી પાસ થતો હોય, આપણે ત્યાંથી જતા હોય તો આપણે એને બચાવવા જવું જોઈએ કે ના જવું જોઈએ? જવું જોઈએ. પણ એ તમે જ્યાં સુધી જાઓ ત્યાં સુધી માં તો તમે કેટલા નાના જીવજંતુઓ ને મારી નાખો, મારી નાખો તો એકને બચાવવા જાઓ અને બીજા હજારો ને મારી નાખો. ચિંતામાં નહીં પડવાની જરૂર. તમને અહીંથી પ્રેરણા થાય કે મારા દુખી થાય છે, છોડાયો છે, જવું ના પ્રેરણા જાય ના જવું. શું તમે પોતાને પોતાની જાતે નહીં કરી શકતો, માણસ પ્રેરણાથી કરે, સાંતરિક પ્રેરણાથી. પોતાની સત્તાથી તો સંદાસ જવાની શક્તિ નથી આ વાલમાં કોઈને. સંદાસ જવા અટકે તારે ખબર પડે કે મારી શક્તિ નથી, સમજે પડે ને? એટલે આ અંદરની પ્રેરણાથી આ ચાલ્યા કરે છે, તો અંદરની શું પ્રેરણા થઈ જાય પણ કરવું. કોઈ માણસને સાયકલ મોટરસાયકલ લાગીને પગ તૂટી ગયો તો આગળ આપણે કપડું ફાડીને પણ પાછો બાંધવો, શું કરવું? એકડે વિચાર કરવા દે કે રસ્તામાં જીવડો મરી જશે, એવો બધો વિચાર કરવાની જરૂર. તમે ચાલતા હોય છે કેટલા જુદા મારતા હોય માનવ ધર્મ કહેવાય. આ કઈ ધર્મ મોક્ષ ધર્મ નથી, આ માનવ ધર્મ. અમારી મદદો કરવી એ તો માનવ ધર્મ. મોક્ષ ધર્મ તો પોતાનું સર્વસ્વ લોકોને અર્પણ કરી દેવી. અને મોક્ષ ધર્મ ની વાત, અહિંસાની ધર્મ ની વાતો કોણ કરી શકે? જે આપણા હિન્દુસ્તાન ના ધર્મો છે તે, બીજા કોઈ બાર વાર અધિકાર નહીં મુસ્લિમ ધર્મ કે. કારણ કે તો હિંસા ઉપર એમનો ધર્મ છે બધો. ખાય પીએ બધી હિંસા કરી કરીને આપણા લોકોને એકેન્દ્રીય જીવ એટલે આપણા આ વનસ્પતિ આ એકલો જ જીવન, બીજા કોઈ જીવને નહીં. ખરેખર કુરાને શરીફમાં તો આપવામાં આવી જ નથી એ બાબતમાં તમારું શું એમ કે કુરાન માં તો માંસ ખાવાની છૂટ નથી આપી, પણ મુસલમાનો એમ કે છે કે અમને આપી છે, તો એ માટે આપનું શું કેવું છે? એમાં અપવાદ આપેલો છે, અપવાદ. અમુક જગ્યાએ જો ભરી જવાય એવું હોય ત્યાં આગળ લેવું જોઈએ એવું કહ્યું છે, ત્યારે બધા દુરુપયોગ કર્યો. પણ અપવાદ આપે છે, આપણા અપવાદ નથી આપ્યો. અને ક્રિશ્ચિયન ધર્મ તો ખુલ્લું ખુલ્લું કહ્યું છે સંસાર કરવાનું. એટલે એમના ધર્મ હિસાબ બરોબર સાચા છે, એ લોકો ખોટા નથી. એમને તો એ બરોબર છે, આપણે માટે બરોબર નથી. આપણે એમની ટીકા ના કરી શકીએ. ખાય છે તે આપણા લોકો ખાય છે તેનું શું ના, પણ બીજા ગુણો બહુ સારા હોય ને. આપણા લોકો ખાય છે તેનું શું? આપણા લોકો ના ખાવું જોઈએ, બધા સુધી ના ખાવું જોઈએ. પછી નહીં તો ખાવું હોય તો પોતાની જવાબદારી પર ચાર પગ ખાવું પડશે. ચાર પગ નહીં પૂછડું, ચાર પગ નહીં પૂછડું. બધા નહીં ખાવાનું શું કારણ? આ ચાર પગ માં ના જવું હોય મનુષ્ય માં આવવું હોય તો ચા ખાય. આ દુનિયાનો નિયમ એવો છે કે જેનું જે જેનું તમને માઉસ ખાધું ને એને જ તમારું બહુ ખવડાવવું પડશે. આપણા હિન્દુ લોકો માં પંજાબી બધા ચુસ્ત ધર્મ માં માનવા વાળા એ બધા ખાય છે જ કે છે? એમને વાંધો નથી, એમને જાય ખરા પેલા જાય એમાં આવે એમાં જાય ને આવે. પંજાબીઓ તો ખાય છે. હા પંજાબીઓ નહીં, બીજા રાજપૂતો ખાય છે ને. પણ એ લોકો ને વાંધો નહીં, એમની પર જાય ના. પણ જેને જવામાં વાંધો હોય, ચાર પગ થવાનું ના ગમતું હોય તો ના જાય. ચાર પગ થવાનું ના ગમતું હોય, ચાર પગ વાળું ગમતું ના હોય તો ના ખાવું. ચાર પગ ને પૂછડું નિરાંતે સારું થયું તો અહીં ખોટું નથી હોતું. એટલે આપે તો હમણાં કહ્યું કે આપણો આત્મા છે, આપડે ઉપરી કોઈ છે નહીં, તો આપડે મરી જઈએ પછી આપણને જનાવર ની ગતિ કે બીજો જન્મ કોણ આપવા વાળો છે? આપવા વાળો કોઈ નથી, પોતે પોતાની મહેલ લેશે એના સ્વભાવ થી. આપણે આપણે પાણી ને ભાઈ ખાંડ નાખીએ એટલે ગળ્યું કરવું ના પડે, કે અંદર ગળ્યું થઈ જ જાય. શું કહ્યું એવું? હા આપણે મંસાર મેં નાખીએ એટલે માંસ ખાનાર બીજો ઉભો થઈ જ જાય. એમાં સજન તો હોય ને, એમ કે છે તો પછી આ શંકર છે, શિવ છે, કૃષ્ણ છે, એવું કોઈ ઉપર છે જ નહીં, એનો કોઈ પાવર જ નથી, આ કોઈ થઈ જ નથી ગયા, કોઈ પાવર ના બધા. ગીતા જે છે, ગીતા પર પ્રશ્ન છે, રાઈટ? ગીતા પર તો આજે આખી દુનિયા ટ્રસ્ટ કરે કે ગીતા એટલે કે કંઈક છે નહીં, એ કૃષ્ણ એ કહેલી છે. કૃષ્ણએ અર્જુનને બોર્ડ આપેલો છે, એને એવું કહેવાય છે કે ભક્ત જો બધું જ્ઞાન થઈ જાય ને, કે દાદાને જેમ લાગે ધારો કે એને બધું જ્ઞાન થઈ ગયું તો એ બ્રહ્મ બની શકે. ગીતા મેં કહેલું છે પરબ્રહ્મ નહીં, પરબ્રહ્મ હું છું. કૃષ્ણ પણ એમ કહેલું છે પરબ્રહ્મ હું છું. ભક્ત જો મને પામે એટલે કે સાચી રીતે એનું એ થઈ જાય તો તું એમ કે બ્રહ્મમાં મળશે મને નહીં. એટલે અર્જુન કૃષ્ણ નહીં બની ગયો, અર્જુન ભગવાન છે. આજે અર્જુનને આપણે ભગવાન તરીકે પગે લાગીએ પણ કૃષ્ણ તરીકે નહીં, એનામાં ડિફરન્ટ. એવું ગીતામાં કહે, એટલે મારું એમ કહે છે કે ગીતામાં એવું કહ્યું છે. ગીતા તો આજે બધા માન્ય કરે છે, તો ગીતામાં એવું કહ્યું છે કૃષ્ણ ભગવાન અર્જુને કે તું મારો ભક્ત બનીશ, મને તું માનીશ, તો કે તું બ્રહ્મ થઈશ, પણ તું પરબ્રહ્મ એટલે મારા જેવો નહીં થઈ શકું એમ. એટલે કૃષ્ણ તો જુદા જ થયા ને, પરબ્રહ્મ થયા ને આ બધા બ્રહ્મ. એ તો જ્ઞાન લોકોને આપવા માટે કરેલું છે, એમને માટે નહીં કર્યું. લોકોને બ્રહ્મ ને પરબ્રહ્મ દશા ફે છે, એ જયારે બ્રહ્મ થઈને પછી પરબ્રહ્મ ને આરાધે ત્યારે પરબ્રહ્મ થાય. બાર દરેક માણસ છૂટ છે પરબ્રહ્મ થવાની, સમજ ને? કોઈ ઉપરી આ દુનિયામાં કોઈ ઉપરી છે નહીં, અને ઉપરીને ભજો તો તમે બે દશા થાવ. શું કહ્યું? એટલે આ બ્રહ્મ થાય પછી પરબ્રહ્મ થવાનો, ચલો આત્મા થવું પડે. અમુક દશા અને ઉપરી હોય તો મોક્ષ કોઈને થાત જ નહીં, ઉપરી હોય તો મોક્ષ હોય નહીં. આપણે ટેડકા પાછો તો ઉપરી નથી અને અંડર હેન્ડ નથી. કોઈ ઉપરી નથી અને આપણે અંડર હેન્ડ નહીં, અને અંડર હેન્ડ નો શોખ હશે ત્યાં સુધી ઉપરી બધા કરશે. અને પેલી વાત છે સર્વ ધર્માન પરિચ્છેદ જે મામ એકમ શરણમ વ્રજ, એ વાત કરી છે ને છેલ્લા અધ્યાયમાં. એ સમજ્યું છે કે છે કૃષ્ણ કૃષ્ણ એ તો એવું કહ્યું ને તું મારા શરણે આય, એટલે મારો પાવર ખરો ને. સર્વ ધર્મ તમને શું સમજ પડી? એકો પેલા એટલે કે બીજા બધા ધર્મ છોડીને કૃષ્ણ જે એને ગીતામાં જ્ઞાન આપેલું કે તું તારા કયા કયા ધર્મ છોડી જવાનું કહ્યું? એક જ ધર્મ માનવો, પોતાનો જે ધર્મ છે એ જ માનવો. પોતે જે હિન્દુ ધર્મ માનતો હોય એ જ ધર્મ માનવો એમ. એ સધર્મ છે જ નહીં. આ લોકો ઊંધું બાફી માંગ્યું છે. એ કહે છે કે અમારો વૈષ્ણવ ધર્મ એ જ અમારો સધર્મ, બીજા બધા પરધર્મ એવું કહે છે. સમજો ને? અને પરધર્મ ભયા અને અમારો સધર્મ ભય નહીં કહે છે. એ બધું આ જે ધર્માચાર્ય છે ને ઊંધું બાફી નાખ્યું છે આખું. ચોપડવાની પી ગયા અને પીવાની ચોપડી. સધર્મ ને આ પરધર્મ નો અર્થ શું છે? કે કૃષ્ણ ભગવાને એવું કહ્યું કે તું તારા પરધર્મ છોડી દે કે છે અને સ્વધર્મ ને ગ્રહણ કરે. સ્વધર્મ એટલે શું? આત્મધર્મ. કયો ધર્મ? આત્મધર્મ. અને આ પરધર્મ એટલે દેહના ધર્મો, દેહના ધર્મો એ તું છોડી દે અને આત્મધર્મ ને સ્વીકાર કરે. એવું કહેવા માંગે છે. અને બધા લોકોએ આ વૈષ્ણવ ધર્મ થઈ બેહાડ્યો, એટલે લોકોને આગુ પાછું થવા દીધું નહીં. આ પરધર્મ કયા? દેહના ધર્મ કયા? આ કોને કોણ સાંભળે છે? અને આપણે શું કહે છે? હું સાંભળું છું. એવું કહે નથી કહેતા? એવું આ વાંકે જુએ છે તો આપણે કહે છે હું જોઉં છું. તો આવા વંધરા ને કહે તું જોજે. વાંક જુએ છે કે વંધરો જુએ છે? ના ના, વાંક જુએ છે. આ બધું વાંક જુએ છે. કોણ સાંભળે છે? જીભ રાખે છે ને આ પેલો કે ભાઈ અંદર હવે કે હું કરું છું, હું કરું છું, હું કરું છું. આ બધા પરધર્મ છે તો છોડી દે. કે મન વિચાર કરે છે ત્યાં કે મેં વિચાર કર્યો. બુદ્ધિ છે તો ડિસિઝન લે છે, નિશ્ચય કરે છે ત્યાં કે મેં કર્યું. અહંકાર કાર્ય કરે છે ત્યાં કે મેં કર્યું. એટલે આ પરધર્મ જે છે તે હું કરું છું તું ભાન છોડી દઈશ અને હું આત્માનો આત્મધર્મ એટલે જ્ઞાતા દ્રષ્ટા પરમાનંદી એ તું તારા ધર્મ આવી જાય કે શું કહ્યું આ બધા શું કરી રહ્યા છે એ તું જો અને જાણ કે આવું સમજવાના બદલે હું છું સમજી બાસ મારી સમજવું તો હાથું પડશે ને કેવા બધી ગપ્પા ચાલશે ગપ્પા કઈ ચાલે દેહ ધર્મ એ પણ ધર્મ કહેવાય સમજ ભાઈ ને દેહ ધર્મ વિનાશી છે કૃષ્ણ ભગવાન મોક્ષ